કરતા કોણ, ભોગતા કોણ, બધી જગત ઉઘડતો હોય તો બે હવા દેવો નીચે કોમન સેન્સ. હા, કમ્પ્લીટ કોમન સેન્સ બોલવી જોઈએ. બરોબર, કોમન સેન્સ એટલે જ્ઞાની તરીકે ઉભું રહે ને, કે કમ્પ્લીટ કોમન સેન્સ એટલે શું? બધા તાળા ખુલે એવી પૂછી ગયું ચાલે જ નહીં ત્યાં. એટલે અમે ના કહીએ ને કે બહુ ભરગડ ના કરીએ, શું કહે? કોમન સેન્સ કમ્પ્લીટ જોઈએ, કેવી જોઈએ? હા, ગમે તે ટાઈમે ગમે તેવો પ્રશ્ન પૂછે, ઊંધો પૂછે, એનું ચારી એક જ હોય છે. માથું તોડી નાખે એવા પ્રશ્ન છૂટ આપી દે છે. બીજી કઈ છૂટ જ હોતી નથી, પૂછવાનું હોય, પૂછવાનું બંધ. પૂછાય પૂછે નહીં તો હજી માણસ નો કોલ કેમ થાય? બરોબર, જોયા નહીં નીકાળી કેમ છે? બોલા, ભગવાને મારી ભગવાન નીકાળી કરી. બધા ઉપાસ રહેવાયા, કૃપા હોય એના ભક્તો બધા વ્યવહાર ને ટકા વ્યવહાર. ભગવાને કહી દીધું, આ લોકો સમજ્યા દીધું. શ્રીમદ રાજચંદ્ર એ કર વિભાગ ઉપર બહુ ભાર આપ્યો છે, કર કરવા માટે. એટલે બાહ્ય વ્યવહાર ઉપર બહુ ભાર મૂક્યો છે એમ કે છે. જ્યાં સુધી નિશ્ચય ઉભો ના થાય ત્યાં સુધી વ્યવહાર સમજાય નહીં, વ્યવહાર પ્રગટ ના થાય. આભાસ એટલે આભાસ માત્ર જ છે, સાચા હાથીય નહીં. દયના ભાગ શું કે છે? દયના ભાગથી પ્રવર્તેલા મત મતાંતરો બીજા ઘણા છે, તેનું સ્વરૂપ નિરૂપણ કરતા પણ વૃત્તિ સંકોચાય છે, તેનું સ્વરૂપ નિરૂપણ કરતા પણ વૃત્તિ સંકોચાય છે, જેમાં મૂળ પ્રયોજનનું ભાન નથી, જેમાં મૂળ અને કદાચ સમજાય નીચે જતા મોક્ષ માં કેમ નીચે જતા કે વ્યવહાર બાકી છે, વ્યવહાર બાકી તમને સમજાય ને આવા દાદા? એમ છે ને કે જ્યાં સુધી નિશ્ચય સમજાય નહીં ત્યાં સુધી વ્યવહાર નો ભેદ સમજી નહીં શકે માણસ ને, ના સમજી શકે વ્યવહાર ભેદ, જયારે નિશ્ચય સમજાય ત્યારે જ વ્યવહાર નો ભેદ સમજી શકે, એટલે સમજી શકે જ નહીં, વ્યવહાર નો ભેદ ના સમજી શકે એમ છે, નહીં તો ભેદ સમજી જાય તો પછી નિશ્ચય સમજી જાય, નીચે સમજી ના શકે તો વ્યવહાર ભેદ સમજે નહીં. આ દાખલા તરીકે હું અહીંયા આવ્યો અને સમજો કે નિશ્ચય શું શુદ્ધાત્મા શું, ત્યારે હું આ સમજે છો કે વ્યવહાર ને આમાં શું ભેદ છે, એટલે હું પણ એમ જ એમ જ માને રાખું કે આ એમ જ છે તેમ જ આમ જ છે બધું. આવ્યું પણ ખરો યથાર્થ વ્યવહાર કોને કહેવાય છે? શુદ્ધ વ્યવહાર. નિશ્ચય પ્રાપ્ત થયા પછી જે બાકી રહ્યો એનું નામ શુદ્ધ વ્યવહાર, એમાં વ્યવહાર થી કરતા છે. શું છે આગળ તમે એમ ના કહી શકો? અરે ભાઈ હું તો શુદ્ધાર્થમાં છું, મને શું લેવા દેવા કે છે? જાઓ અમારી ફાઇલ નંબર વન પર એવું ના થાય. વ્યવહારમાં ખોટું દેખાય ને, વ્યવહારમાં વાંધો આવે એવું જ વાણી આપણી ના હોવી જોઈએ. વ્યવહાર આપણો આદર્શ હોવો જોઈએ. કે આદર્શ પોલીસ વાળા વખાણે એ જ આપણી પહેલી આજ્ઞા જે છે એ જ થઈ ને. હા પહેલી આજ્ઞા જે છે એ જ વ્યવહારની વાત થઈ ને. પોલીસ વાળા વખાણે આપણો વ્યવહાર નથી. પોલીસ વાળા કે આપણે પકડવા ગયા પણ જરાય કોઈ બોલ્યા નથી, કશું દર બધા હાથ ધરી દીધા છે. એવો આપણો વ્યવહાર કેવો છે? આપણે તરત જ્ઞાન હાજર થઈ જાય ને, વ્યવસ્થિત છે બધું બધું હાજર થઈ જાય કે ના થાય? અને પેલા જ્ઞાન હાજર ના થાય જાય એટલે જાણે પોલીસ જ મને પકડવા આવ્યો. એટલે મને વ્યવસ્થિત મેં કહેવાય કહેવાય વગર ત્યાં કે હા એ તો એમને એ જ પકડવા આવ્યો. અને પેલા ઘરના દેખાડ્યું હતો એ ઝડપથી મારું ઘર એટલે દેખાડી ગયો. એટલે જેના આવતા બધું બદલે નિમિત્ત ના બધા બંધ કરે. અને હવે આપણે તો વ્યવહાર ને શું કહીએ? પોલીસ વાળા આવે શું કહીએ? લાવો ભાઈ શું કહીએ? એટલે ફાઇલ નંબર વન છે એવું ના કહેવાય. ના કહેવાય કારણ ભૂલે વ્યવહાર ની થઈ ગઈ છે ને. ભોગવે વ્યવહાર તો વાત જ પ્રતિક સમજે તો આ મા મોક્ષ નો ઉકેલ આવે, કોઈ દાડો ઉકેલ આવે. આવડી મોટી ગુજ પડી ગઈ છે જ નીકળશે. હા એ વાત સાચી, બહુ મોટી ગુજ પડી. આ તો ધ્યાન દઉં તો ધ્યાન જતા નથી, ક્રિયાને જ આત્મા માની લેતા. જે ક્રિયાઓ કરે છે ને તેને જ આત્મા માની લેતા. સચ્ચિદાન છે કે કેમ બોલતા નથી? તેમ જ વર્ત્યા કરે, એટલે ઘરમાં વર્ત્યા કરે. પરીક્ષા શક્તિ જે હતી ને એ બધી આમ વર્ત છે. સામાન્ય ભાવે પરીક્ષા હોય છે તે નથી રહી. એ પેલો ભાઈ કહેતો હતો આવશે ત્યાં આગળ. પછી આવી રીતે ત્યાં આગળ જગ્યા છે, ત્યાં એક ઝાડ છે, તે ઝાડ વાળા રસ્તે ચાલે છે, ત્યાંથી પછી આગળ રસ્તો દેખાડું એટલે તમે તારે તમારી ક્રિયા ચાલ્યા કરે કે ન ચાલે. એ રીતે આ જ્ઞાન એટલે શું? મોક્ષનો રસ્તો. શું કહ્યું? અને કેટલાક પાપ છે ને અંદર, પુણ્ય ને પાપ તો ભરેલો હોય, તેને લઈને વિચારો બધા આડા આવરી આવે, ઘૂંચે ઘૂંચે કર્યા કરે, એ બધું અમે પાપ ભસ્મીભૂત કરી નાખીએ. શું કહ્યું? એટલે તમને અંદર શાંતિ થઈ જાય. એક 10/1977 કીર્તિભાઈ પટેલ ને ઘેર વિસંજી પાર્ક દાદર. નાદારીના સાધુ પણ આવી ગયેલા માણસો જેવા દેવો ભગવાન શું કહેવા માંગે છે એ સમજે છે. પ્રોફેસર જગત ચાલે છે આ રીતે ચાલે છે એવી રીત બધા જુદી જુદી, પણ છતાં વાત માં એક જ રસ્તો વ્યૂ પોઈન્ટ. પેલા આમથી જતા હોય પેલા આમથી, પણ વ્યૂ પોઈન્ટ એક જ. કોઈ ધર્મશાસ્ત્રો એકબીજાને જોવાનું હોય તો ચોખ્ખો કેમ રહે? પોઈન્ટ ઓફ વ્યૂ એક હોય, પણ બે ને જોવાની દ્રષ્ટિ જુદી જુદી. લાખો જ્ઞાની નો અભિપ્રાય એક જ હોય, પણ દ્રશ્યો જોવાની રીત જુદી હોય. પણ અત્યારે બધાનો ધર્મશાસ્ત્રો માં તો બધા અભિપ્રાય છે ને, તે બધા જુદા જુદા. ધર્મશાસ્ત્રો માં તો અભિપ્રાય છે ને, ધર્મશાસ્ત્રો માં તો અભિપ્રાય છે ને, તે અભિપ્રાયો જુદા છે. હા, અભિપ્રાયો જુદા છે. હા, ધર્મશાસ્ત્રો ના તો અભિપ્રાયો પણ જુદા આવે છે દાદા. એ અભિપ્રાય જુદા વાળા ધર્મશાસ્ત્ર બધા અમુક પ્રકારના, એ કઈ પદ્ધત ના કહેવાય, સિદ્ધાંત ના કહેવાય. સિદ્ધાંત એટલે બધા જ્ઞાનીઓ એક્સેપ્ટ કરે, જે જ્ઞાનીઓ સંપૂર્ણ થયેલા હોય ને બધાને એક્સેપ્ટ કરે, એમનો સિદ્ધાંત. શું કર્યું? પણ એ તો કોઈ ધર્મમાં દાદા એવું તો મળતું જ નથી. કોઈ ધર્મમાં નિયમ છે, નિયમ આ જગત ને નિયમ ના આધીન છે, વ્યવસ્થિત. અને હું સંદાસ ગયા એવું પુરસાદ નાખેલ છે, હું સંદાસ ગયા એવું પુરસાદ નાખેલ છે. એટલે આટલી સમજણ વાંકી છે, હવે સંસ્કૃત થાય છે. હું ના જઉં તો કેવી રીતે જવાય છે? મેં ખાધું તે પૂછતા, મેં પીધું તે પૂછતા, અને પ્રહાર તો વાંચીને તું કઈ બની જાય. શું એ વાત બધી સમજ વગરની વાત? તેથી જગત મૂંઝાયું છે, આજે આખું જગત મૂંઝાયું છે ને. અજ્ઞાન દશામાં મૂંઝવા માટે પાર વગરની થાય ને, એટલે આપણે ફોડ પાડ્યો કે જગત આમ જ છે. શું છે? આત્મા આવો છે, જગત ને કરતા આવો. આધાર શું છે એ બધું આપણે ખોડ પાડે. હવે શંકા રાખવાનો કઈ કારણ ના, એવું જ આપણે કરી આપીએ. જાણીએ છીએ છતાં હળગાવીએ છીએ. ખોટો ધડાકો થાય ને તો પછી એની અંદર આંતરવેદના વધી જાય. ખોટો ધડાકો થાય અથવા બીજાને કઈ નુકસાન થઈ જાય તો એનાથી આપણી આંતરવેદના વધી જાય. આમ એક કાચ વધે આ બેન ને આવડું સારું દેખાય, બીજો કાચ વધે હે મોટું પૂરું વાગે. પણ અમે તો એટલા બધા કાચે એટલા બધા રંગ બેરંગી લઈને આવ્યા છે ને, પાછા એક બધા કાઢીએ એટલે પાછું પેલો રંગ વાળો કાચ આવી જાય. એટલે અમારા હાથમાં કલર ફિલ્મ લઈને આવેલા છે અમે તો મલ્ટી કલર પાછી, એટલે એનો પ્રોબ્લેમ એ છે ને. તો સાફ કરીએ એટલા કેટલું બાકી રહ્યું તેને કહેવાનું, કેટલું આવ્યું બાકી રહે જવા નહીં ગણ, કેટલું આવ્યું આપી તો બધું આવો આવો મસાલા વાળું જ આવે કે હારું નથી દેખાડવું. આવ્યું માટે કેવળ જ્ઞાન સ્વરૂપ આત્મા સત્તા કાળમાં ફસતો નથી એટલે પરિણામ પામતો નથી. કેવળ જ્ઞાન પરિણામ પામતો નથી. પછી કયા કાળમાં પરિણામ પામવાનું, કયા કાળમાં પછી પરિણામ પામવાનું, એ તો આ કાળમાં નથી પરિણામ પામે. એ તો આ અવતારમાં તો કશું ભરે નહીં, એ દેહ જુદા હોય સાયન્ટિફિક સેક્રેટરી એવિડન્સ મળતા નથી. બરોબર, એ દેહ સુધી જતા હોય છે, આવો દેહ નથી. કેવો હોય અરે બહુ મજબૂત સાયન્સ, 4 કલાક સુધી તો આમ ધ્યાનમાં દેહ બદલે પગ આગો પાછો ના કરે. આ તો કદી કરી અમને જે પગ કર્યા ને તો 5 કલાક થાય પગ કાઢવા પડે આપણે. સમજે આવા બધું તમે કરી લો. અત્યારે ગણતી જાય બધા શરીરમાં કશું બચત નહીં. શાંતિપૂર્વક રહે અને ગરીબ ગરીબ ના થાય એવું આ જ્ઞાન આપવું, સમાધિ માં રાખે એવું છે. અંદર થી બધું આ દ્રષ્ટિ તો એની જ હોય છે, પણ દ્રષ્ટિ અંદર માં બદલાયા કરશો. મારે ગયામાં કહેતા જ કરે કાળી ગઈ નાખે ધોળી ગઈ નાખે એવું બધું બાદ દેખાય. પણ વર્તન પાછું બદલાય ને દાદા, બધું બદલાય. તો પછી ચશ્મા એ દ્રષ્ટિ બદલાય ને, કે કાળા ચશ્મા આવ્યા કોઈનું ખરાબ જોઈએ ને કાળા ચશ્મા આવ્યા કાળી દ્રષ્ટિ આવી એવો આપણને જયારે ખ્યાલ આવે તે બધા આપણે કરવાનું શું થશે કે આપણે પેલા પારદર્શક ચશ્મા લાવવા કાંઠે. આપણને દ્રષ્ટિ કાળી થઈ જાય આપણે દેખાય છે હા, કે ઉપચાર એમાં આપણે કશું કરવાનું નથી પડતું. ચશ્મા દેખાય છે ખોટું ને દાદા, હા પણ અનુપચારિત છે આપણે આત્મા નથી. પછી આપણે વિતરાગતમ રહેવાય. બીજા આપણા વિતરાગતમ અકસ્માત છે ને, હા, એ શુદ્ધાત્મા છે, એ મેં અંદર દેખાડે કે આ ન લાયક છે, આપણે જોવાનું શુદ્ધાત્મા. જય એટલે આપણે જે કરવાનું છે તે એ વિતરાક ચશ્મા દરેક વખતે ચાલુ રાખવાના છે, એ આપણે પુરુષાર્થ ના ભાગ માં અવરું દેખાડે. આવું એટલું દેખાતું ને, બધું રંગબેરંગી બતાવે, એનો પ્રોબ્લેમ છે. એક જ જાતનો રંગ બતાવતો શુદ્ધાત્મા છે અને જગત આખું નિર્દોષ છે એમ દાદા એ ચશ્મા હતા. નિર્દોષ થતાં દોષિત દેખાય છે, એ અનુપચરિત વ્યવહારથી દેખાય છે. જે ઉપચાર આપણે કરતા નથી, બીજો ઉપચાર કરે તો આપણને દોષિત દેખાડે, એ દોષિત દેખાડે આપણે ઉપચાર થઈ જાય. નહીં દોષિત નથી દાદા નાખે છે, શું કહેનાર કોણ અને શુદ્ધાત્મા છે. કાઢી દીધું મને જ કેવું દેખાય, સુધાર સારે નિર્દોષ દેખાય. તમને બધા મારે આજ્ઞા પૂર્વક હતા એટલે બધા ઠંડા હતા. એટલે એટલું કોઈ માણસ ઉકળેલો નહીં, તો કાઢી દેલા જગ્યાએ ત્યાં માણસના મગજ ક્યાંના ક્યાંય ફરી ગયું. હા હું ત્યાં કાઢી દેલો તમ તો આ જગ્યાએ કરવાનું કહ્યું છે મોકલી જવાનું તમે. પેલું દેખાય છે કાળું, દાદા નું જ્ઞાન કે સિગ્ના એ નિર્દોષ છે, ત્યાં આગળ તપ કરવું પડે. એ તપ ને ભગવાને મોક્ષ નો તપ કરે, બહાર દેખાય નહીં. બહાર દેખાય એ ભટકવાના તપ, શું કહે બહાર દેખાય ભટકવાના તપ. અને ઘેર સમજણો જે બધી ઊભી થાય છે એ ઉદયકર્ણ ના પ્રતાપે દાદા, કે એ ઉદયકર્ણ ના પ્રતાપે આ ઘેર સમજણ ને બધું. ઉદયકર્ણ શું કરે આપડે સમજવાના, કે પછી અનુપચારિત વ્યવહાર જેવું માખું દેખાડે છે એવું આપડે. આપડે પણ માખું જોવાનું કઈ છે, બધું માખું જોવાનું આપડે નથી જોવું. તો આવું હા એવું શું આવે છે આપણને માખું જોવાનું, માખું જોવાનું બીજે કઈ જતો શું. અમારે એમ કેવું છે, આપણે એક વખત કહી દીધું કે હવે અમારે સીધું જોવું છે, છતાં બધું માખું જોવાની ફિલ્મ આયા કરે છે. તમારો ઉપચાર નથી એ તમારે જોવાનો હક નથી, ઉપચાર નથી જોવાનું હકે કાઢી લે. જોવો નહીં એવું નથી કેતા, જે આનો ઉપચાર છે જેનો ઉપચાર નથી એનો હક જ નથી. સાંપ્રદાયિક રીતે કામ લઈએ તો જગત નું કલ્યાણ વધારે થાય, જગત નું કલ્યાણ વધારે થાય. દક્ષિણ રીતે કામ લઈએ તો જે કોઈ વિલ્લો પામે કે કોઈ પામે નહીં. સાંપ્રદાયિક રીતે લઈએ તો વધારે પામે, પણ વિતરાગ ની વાત કરીએ સાંપ્રદાયિક કરે ચાલે, વિરોધ થઈ પડી વિતરાગ. વિતરાગ ને સાંપ્રદાય ને વિરોધ, વિતરાગ અને સંપ્રદાય ને વિરોધ છે. સાંપ્રદાયિક મતો વિતરાગ ના મત કહેવાય જ નહીં. જે વિતરાગ ના મત કે છે એ ભગવાન ને ખોટા ચોટી પડ્યા છે. તેમ જોડે લાવી લે, જોડે છોકરા લાવી હોય ભાઈ છોકરા બાપ ને ચોટી પડે, તમે મારા બાપા થાવ એના જેવું ચોટી પડ્યા. બાપા બનાવે હા, હાથમાં બે ત્રણ છોકરા લઈને આવે. પછી બાપ ને કે અર્કિનાથ માં લાવે ને, અર્કિનાથ માં જોડે લઈને આવે. પેલા ધણીનાથ જતા છોકરા ક્યાં લીધી આપડા મોટા કનૈલાલ મારે તાર મુખી હતા તેના જોડે લઈને લાવી ને લાવેલા મુખી હતા. સાંપ્રદાય વાળો ના હોય, સંકુચિત ના હોય, આપડા વાળો ના ગણાય, સંકુચિત ના કહેવાય. દરેક માણસ ના ભાન દરેક ધર્મ વાળા ગમે પાછી વાત, મુસલમાન નહીં ગમે, જો અહીંયા બેઠો તો એને ગમે. સત્યનારાયણ છે કે પણ આવે છે તો પછી વિતરાગ નું મત ફરાઈ જાય તો પછી બધાનો આ બધા મતભેદ નીકળી જાય. વિતરાગની દ્રષ્ટિથી મતભેદ નીકળી જાય પછી વિતરાગ ની જરૂર જ ક્યાં રહી છે? પણ અત્યારે તો છે કે વિતરાગ આ તો પછી બધું સુખ થાય, વિતરાગ ની જરૂર ના રહે. જરૂર રાખવા માટે ભગવાન કહેતા નથી કે મારી જતું જરૂર જતું રહે, કાઢી નાખે એ જરૂર માટે બધી ગરબડ ઉભી છે. કાયમ કરવું પડે એવી કાયમ નથી. હવે મારી વાત બરાબર એના કારણે ભગવાન બધા ગરબડ નું મૂળ ભગવાન લાગે, એની જરૂર સાબિત કરવા માટે આ બધું પપ્પા રજૂ કરે. આ દુનિયાનો કાયદો એવો એ લોકો પ્રગટ ના કરે. આ દુનિયા જે બધી ને તો દુનિયા કહેવાય છે. આ બધા લોકો મુંબઈ ના બધા સારા થઈ જાય તો પછી સારા માણસ સારો કોણ છે? પછી આ સિવાય બીજા એવા કોઈ લોક છે કે દાદા બધું વિતરાગ નલાયક નલાયક છે તેની સારાની કિંમત છે. અને આ નલાયકો ને લીધે સારા ને ટેક્સ ભરવા પડે છે. આપડા જેવા ગુનેગાર ના હોય તેને શું કરવું છે? લશ્કર બધું કરવાનું પણ ના કે ટેક ન કરવું ભરવું પડે. નાળાક ની જોડે ક્યાં ભરો છો? ઇન્દ્રિય ની જે જરૂરિયાત છે એ જેટલી ઈચ્છા થાય એટલી બધી પૂરી થાય છે. બહુ ગરબડ થઈ જાય, બહુ ગરબડ થઈ જાય. જે ઈચ્છા કરે ફટફટ પૂરી થવા પડે તો એ તો વધારે તકલીફ નું મૂળ તો બહુ તકલીફ મુકાડે. પેઠા પેઠા પેઠા પેઠા પડી નીકળાય મજા નહીં મળે. અરે વગર મહેનત છે તેવું થોડી ગેપ પડે ને દેવું પણ એટલે વગર મહેનત થી વગર મહેનત કલ્પના જ માત્ર કરવાની. એ કલ્પના માત્ર પછી ભાઈ જેવું બહુ કે ત્રણ એકર આમ ને ત્રણ એકર આમ તેઓ બગીચો ના આવો આમ જેવું ભાઈ ચીકડે મહી પોતાના ચીકાર પડે એવો બધો એડજસ્ટ થઈ જાય. મારે તો જવું છે. પછી દેવીને બે દેવીને બે મજા કર્યા કરે કારણ કે છોકરા હોય નહીં એ અમારા જેવા હોય છોકરા છોકરા હોય નહીં વારસદાર કોઈ નહીં એમનો. શું કહ્યું? થોડું દુઃખ ખરું પણ તે ઇન્દ્રિય સુખ નું દુઃખ નહીં. બીજું મોટા ના રહી બહુ દુઃખ ઇન્દ્ર મોટો નામ પછી દ્વારપર ખરા મહેન્દ્ર રાજા બેઠેલા બધા ખુશો જુદી જુદી સંવાદ. એટલે ઘર પર આપણે પૂછીએ મહેન્દ્ર આવી ગયા એ પછી હું જવાબ આપવાનું કઈ ન કઈ આપું બોલું. ઘણો તપ કરેલો, વધાર કરેલો ડિસિપ્લિન માં ના રહે ને આવું બોલે હવે કોઈ વાર ગુનો નથી ને પોલીસ નથી ફોજદારી નથી ડિસિપ્લિન ના. પણ દેવ કહેવાય ને, વિવેક જેવું ના આવે, ડિસિપ્લિન હાજરી માં રાખે, ગેરહાજરી બોલે, હાજરી બિલકુલ ડિસિપ્લિન. માની ગા ગોળાઈ ના હોય, કારણ કે બા હોય નહીં, દેવ બાપ ની ગા ગોળાઈ ના હોય, બાપ ની બાપ હોય નહીં, સાસુ ની ગા ગોળાઈ ના હોય, સાસુ હોય નહીં, બેન ની ગા ના ગોળાય, બેન હોય નહીં, તને ખબર ને? એટલે ગમની ગાય શું બોલે ભાઈ? આપડે તો એની હાવ નો ખોવા થાય એવું કે આપડે પછી મનમાં ઈચ્છા થાય કે પેલા દેવ નો છે દેવી એવી હોત તો બહુ સારું, આ દેવી મનમાં આ તો એ જોડે કાઢવા પડે હું. આમ કંટાળતો હોય કે મરે ધાર સુધાય ધાર, અને જયારે આવું શીખવાનું થાય મારા એને પાછલા મારે ના રંગ ફેફા થવા માંડે, એટલે સમજ્યા કે હવે ખલાસ થવાનું થઈ ગયું. જેમ આપણે દીવો લાવવાનું થાય છે ને ત્યાં આપણે ઘી ઘી બધું દેખાય છે, ત્યાર પછી એ આમ આમ બાજાર થાય, વહેલું ફિરાય પછી અરે સારું વહેલું ફિરાય, અને આમ ભરવાનું થાય ત્યાં પછી ઈચ્છા પાડે કારણ કે એને દેખાય કે અહીંથી જઈ સારા કામ કર્યા પછી પાછા તો પાછા આવે તો ચોખ્ખું સરસ જ મળવું જોઈએ, વર્ગ માંથી પૃથ્વી ઉપર આવીએ ત્યાં તો બધું ચોખ્ખું જ સારું જ મળવું જોઈએ, ત્યાં તો બધા કર્મો ના હિસાબ વગેરા જ છે ને, પછી ત્યાં અહીંયા આવીએ ત્યારે તો ચોખ્ખું જ મળે ને આપણને, તો હા એનો હિસાબ પૂરો થયો ત્યારે સ્વર્ગ માં ગયો, પછી એનો હિસાબ તો પૂરો થઈને સ્વર્ગ માં ભોગવવા ગયો ને, પાછો બીજો હિસાબ બાકી ક્યાંથી રહ્યો? એવું છે ને, બધા જેટલા બધા કર્મ કરાય છે એ કર્મ માંથી હલકો કર્મ દેવ લોકો નો છે તે પેલા ભોગવાઈ જાય, પેલા છેલ્લા રાખતા શું ખોટ, પેલા ભોગવાય એટલે છેલ્લા રાખે તો નરક માં જઈ પછી સ્વર્ગ માં જવા તો મેં ખાય પોતે જ હલકો કરવાનો હલકો ને, અને કેટલાક ને તો મનુષ્ય નો કર્મ જ ના રહ્યો હોય અને જાનવર નો કર્મ બે બે જ હોય તો દેવ નો ભગવ જાય તો જાનવર જાય, દેવગતિ એટલે તમારું ક્રેડિટ સાઈડ પૂરી થઈ ગઈ, નડું ગળ્યું ખાઈ પછી નડું કડવું ખાવ, પેલી બાજુમાં બેઠી હોય પછી બીજી બીજી નવી દેખાય છે, બાજુમાં બેઠી હોય બેઠી હોય દેવગતિ કહેવાય ને. આ બધી મનુષ્ય ગતિમાં રંડાપાન મંડાપાન ભાત ગળ્યો એમ બધું આ હિસાબે તો આ ગતિ સારી લાગે છે. આ શેષ છે તે કર્મ ની કે ભાવ ની હોય? શેષ કહું છું કે કર્મ ની શેષ કહેવાય છે કે ભાવ ની શેષ હોય? ભાવ થી બંધાતી શેષ રહેશે સંબંધોમાં, ભાવ થી બંધાતી શેષ રાખવાની હિસાબ ગણે છે તે કર્મ નો હિસાબ ગણવાનો હોય છે કે ભાવ નો હિસાબ ગણવાનો? એ કર્મ, કર્મ નો માં કોણ સુધાર છે? માં છે તો છોકરો છે, છોકરો ક્યાં નહીં હોય તો છોકરો કેવી રીતે? એટલે આ પ્રતિક્રમણ છે તે શેષ, આ ક્રેડિટ ડેબિટ ઓછી કરવા માટે પ્રતિક્રમણ, પ્રતિક્રમણ છે તે આ ક્રેડિટ ડેબિટ ઓછી કરવા માટે પ્રતિક્રમણ. અતિક્રમણ થાય તો પ્રતિક્રમણ કરો, કે અતિક્રમણ ના થાય તો પ્રતિક્રમણની જરૂર નથી. અતિક્રમણ જેમ તમે કહો છો ને એ ડેબિટ હોય છે, જે પ્રતિબંધ કરવા જેવું કરે છે. પણ દાદા કોઈનું આપણે એક્સેસ રાખ કરીને કોઈનું કોઈનું સારું કરવા ગયા, સત્કર્મ થયું પણ એની જોડે એક્સેસ રાખતો હતો ને પાછું, કે એને કોઈનો વધારે રાખ કરીએ એના માટે કોઈનું સારું કામ કરવા જઈએ. આ ડિસ્ચાર્જ રાખશે બરોબર છે, પણ કોઈ ચાર્જ આગળ શરૂ થાય ને દાદા? ચાર્જ કોઈને મારે સારું કામ કરવા છે તો એ ચાર્જિંગ શરૂ થાય ને? કેમ ખરાબ ચાર્જિંગ શરૂ થતું હોય સારું ચાર્જિંગ? ના ખરાબ જ થતું, સારું નહીં. ફક્ત આ ડિસ્ચાર્જ કેટલા ડિસ્ચાર્જમાં પ્રતિક્રમણ થઈ નથી એનો આપણે પ્રતિક્રમણ કરી, પ્રતિક્રમણ થયેલા ડિસ્ચાર્જમાં અતિક્રમણ થયેલા, ડિસ્ચાર્જમાં અતિક્રમણ થયેલા એનો આપણે અમારે નુકસાન કરે એવા હોય છે ને? દાદા સામાન નુકસાન કરવા છે પણ આપણને એના પ્રત્યે અભાવે કરે છે ને રાગે લગાડી દે. આટલી બધી રૂમ ખાલી હોય પણ બીજી જગ્યા ના હોય દેવું એટલું કરી મને આની પર રાગ નથી. વ્યક્તિના સંબંધોમાં તો રાગ જબરજસ્ત આવે છે, વ્યક્તિના સંબંધોમાં જીવન વ્યવહારમાં તો જબરજસ્ત રાગ ઉભા થાય છે. ના એ જ્ઞાન થી એનું નરીફાય થતું હશે પણ અમને એવું ભાષે ખરું હા, પણ ડિસ્ચાર્જ વાળું છે ને પણ આવે છે જબરજસ્ત રાગ આવે છે ને કોઈને? હા પણ એ તો પણ તે વખત શું કરવાનું કે તમને ભાષે છે? ભાષે તો છે પણ એની ઇફેક્ટ થાય ને દાદા? ભાષું અને જોવું એમાં ફેર બરાબર, એ બરાબર છે પણ એ જે ભાષે છે એનાથી તમારું બધી આખી પ્રકૃતિની બધી મુવમેન્ટો તો એ પેલા ભાષ્યમાન ઉપરથી પ્રકૃતિની મુવમેન્ટો શરૂ થઈ જાય દાદા. પણ એ તો જબરજસ્ત મોટું પૂર આવે ને પછી મોટી ભરતી આવે ને મોટી ઓટ આવે. હા પણ બધે છે એનું શું તમારી ક્રિયા નથી, સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. પણ પાછળ પાછા છે તે પાછા પેલા એના ઉપર રહી ગયું ક્રેડિટ. પણ ક્રેડિટ એટલે આ બધું ક્રેડિટ અને ડેબિટ અતિક્રમણ જે પ્રતિક્રમણ કરવાનું છે એ ડિસ્ચાર્જના રાગ અને દ્વેષ આવે છે એનું કરવાનું. જાનવર માં જાય એવું તેવું નહીં થતું. પણ આ ક્રેડિટ ડેબિટ જે ડિસ્ચાર્જ ક્રેડિટ ડેબિટ છે ને તેનું પ્રતિક્રમણ તેની વાત કરીએ છીએ આપણે. તે પ્રતિક્રમણ થયું હોય તો પ્રતિક્રમણ કરી લેવું. મનમાં ભાવના ભાવ નથી.